વાચિકમ એટલે જેને આપણે ડાયલોગ કહીએ, અને આહાર્યમ એટલે જેને આપણે નવી ભાષામાં મેકઅપ કહેતા હોઈએ છીએ. એ ત્રણ જાતના અભિનય જયારે પરમાત્મા કરી રહ્યો છે તે વખતે એના ઉપર ધ્યાન નહીં આપીને, જે ભાવિક ભાવરૂપ એને પ્રકટ કર્યું છે તે રૂપ ઉપર ધ્યાન નહીં આપીને વારે ઘડીએ ઘોંઘાટ કરતા રહેવું થિયેટરમાં બેસીને, અરે આ તો આ છે, આ તો આ છે, આ તો નિરાકાર છે. એક જાતની લેક ઓફ એપ્રિસેન્સ ઓફ એપ્રિસિએશન છે કે તમે એને સરખી રીતે સમજી નથી શકતા. એટલે એનાથી બચવું જોઈએ, એવા અતિ અદ્વૈતવાદથી બચવું જોઈએ. સાચો દર્શક, સારો દર્શક કયો હોઈ શકે કે જેને ખબર ન પડે કે આ રામ છે કે એક્ટર છે, એક્ટર છે કે રામ છે. રામની સીતા હરી ગઈ તો સાચે હરી ગઈ કે સ્ટેજ ઉપર હરી ગઈ? એ જાતનો જે વખતે દ્વૈત નો ભાવ ખંડિત થઈ જાય, યસ્ય ત્યાં ઉપનિષદમાં કે છે સર્વમ આત્મૈવા ભૂત એકત્વ અનુપશ્યત તત્ર કો મોહ કશોક. યસ્ય એમ કે છે કે જયારે તમને એકતાની અનુભૂતિ થશે તે વખતે તમે પરમાત્માને સરખી રીતે માણી શકશો. તમને જે વખતે એમ લાગે કે ના આ રામ મારો અને એની સીતા હરાતી હોય તે વખતે તમને મનમાં કંઈક થતું હોય તો તમને લાગશે કે હા રામલીલા જોવા જેવી છે. એટલે આ જે લચીલો જેને અંગ્રેજીમાં આઈડેન્ટિફિકેશન છે, જે આર્ટિસ્ટ છે એની સાથે આપણો આઈડેન્ટિફિકેશન કેળવવો જોઈએ, સાધારણીકરણ થવું જોઈએ. નાટકનું પહેલું તત્વ છે સાધારણીકરણ. જ્યાં સાધારણીકરણ નથી આવતું દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચે ત્યાં સુધી એનો એપ્રિસિએશન આપણે કરી નથી શકતા. આપણે કોઈ જાતને ખોટી પ્રશંસા કરી દેશું કે શું તાનપુરો વાગતો હતો એવી પ્રશંસા કરી દેશું, આપણને એને સેન્સ ઓફ એપ્રિસિએશન નહીં આવે. એટલે પરમાત્મા એક એવો કન્સેપ્ટ છે કે જેના તરફ ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે આપણો સાધારણીકરણ કેટલો સહજ છે. તે મૂળ તત્વ સાથે આપણો સાધારણીકરણ હમણાં ધારો તો હમણાં ઘટિત થઈ શકે છે. પરમ આત્મા થોડું ધ્યાનથી જોજો, કેવું એક વિચિત્ર કન્સેપ્ટ આપણે ત્યાં આપ્યું છે. એક બાજુ બ્રહ્મ, એક બાજુ પુરુષોત્તમ. બ્રહ્મ જેમાં ઉત્તમ કે અધમ કે મધ્યમ જેવા કશા ભાગલા જ ના હોય, એક બાજુ પુરુષોત્તમ જે ઉત્તમ જ છે અમુક અધમોના રિલેશનમાં, અને બીજી ત્રીજી વચમાં, એ બંનેની વચમાં એક પરમાત્મા છે જે બંનેનું બેલેન્સ સાધી રહ્યો છે. પેલું નટ જેમ આ બાજુ પડતો હોય પેલી દાંડીને થોડુંક આ તરફ ઝુકાવે, આ બાજુ પડતો હોય તો દાંડીને આ તરફ ઝુકાવે ને આ બાજુ પડતો હોય એમ કરીને પેલું બેલેન્સ સાધે, તેમ એ પરમતત્વ પોતાના પરમાત્મત્વને લઈને બંનેનું બેલેન્સ સાધે છે. અને બેલેન્સ કેવી રીતે સાધે? આત્મા, આત્મા કહેતા ભેદ આવ્યો, અભેદ આવ્યો. આત્મા એટલે શું? હું પોતે. અને પરમ આત્મા એટલે પાછો ભેદ આવ્યો. ત્યાં કેવલ અભેદ છે, અહીંયા કેવલ ભેદ છે, પુરુષોત્તમમાં કેવલ ભેદ છે, અક્ષરમાં કેવલ અભેદ છે. અને પરમ અને આત્મા કહેતા ભેદ અભેદ બંને આવી ગયા. પરમ કેમ કે જેમ આપણે એમ કહીએ પ્રાઇમ મિનિસ્ટર, અરે કોઈ ફાઇનાન્સ મિનિસ્ટર હોય, કોઈ હોમ મિનિસ્ટર હોય, કોઈ કલ્ચરલ મિનિસ્ટર હોય, કોઈ એગ્રીકલ્ચરલ મિનિસ્ટર હોય, એ બધેની વચ્ચે કોઈક પ્રાઇમ મિનિસ્ટર હોઈ શકે. જ્યાં કોઈ પણ ન હોય ત્યાં પ્રાઇમ મિનિસ્ટર હોઈ શકે ખરો? એમ કોઈ જીવાત્મા હોય, કોઈ જ્ઞાની આત્મા હોય, કોઈ ભક્ત આત્મા હોય, કોઈ કર્માત્મા હોય, તેમની વચ્ચે કોઈક પરમ આત્મા થઈ શકે છે. છે આપણો જ આત્મા પણ પરમ આત્મા. કેબિનેટ માં બધા બધા જ મેમ્બર છે. પ્રાઇમ મિનિસ્ટર કેબિનેટ નો કઈ પ્રેસિડેન્ટ નથી, છે વન ઓફ ધી મેમ્બર ઓફ કેબિનેટ, છતાંય પ્રાઇમ મિનિસ્ટર. એમ એ છે આપણા અંદર રહેલો આત્મા, પણ આત્મામાં એ પાછો પરમ આત્મા. ભાગવતકાર એને બહુ સુંદર સમજાવે છે, અહમ આત્માત્મનામ ધાત પૃષ્ઠસ્તન પ્રેયસામપી અતો મય રતિં કુર્યાત દેહાદિર યત્કતે પ્રિય. હું તારી આત્માના અંદર બેઠેલી આત્મા છું. અમારા હિન્દીમાં આત્મા સ્ત્રીલિંગ છે, ગુજરાતીમાં આત્મા પુલ્લિંગ છે કદાચ, એટલે અશુદ્ધિઓ આવતી હશે એવી. હું હિન્દીથી ટેવાયેલો છું, પણ હું તારી આત્માના અંદર બેઠેલો આત્મા છું. આ દેહ, દેહ, દેહમાં કોઈક જાતના પરિવર્તન આવી રહ્યા છે. ઘર બાર આપણને બધું લાગે. સંસ્કૃતમાં એક મુહાવરો છે મમાત્માયમ ભદ્રસેન, મારો દીકરો મારો આત્મા છે. દીકરો પણ આપણને આત્મા જેવો લાગે, આપણો મિત્ર પણ આપણને આત્મા જેવો લાગે, અને આ તો મારો આત્મા છે. એટલે આત્મા કહેતા કઈક અભેદ ભાવ સ્ફૂરતું હોય છે કે ના આ તો મારો આત્મા છે. આત્માની રેન્જ કેટલી, જો સ્પેક્ટ્રમ આપણે જોવા જઈએ આત્માનું તો બહુ મોટું. આ દેશ મારી મારો આત્મા છે એમ મને લાગે, આ વિશ્વ મારો આત્મા છે. ક્યાંય પણ આત્મશબ્દનો આત્માનો સ્કોપ ઇન્ફિનિટ આ તરફ છે, અંદર બહાર, અને ઇન્ફિનિટ અંદર હોઈ શકે છે. એનો સ્કોપ બહુ વિશાલ છે. જેને જેટલું સ્ફૂરતું હોય, જેટલું જેને જ્યાં જેટલું સ્નેહ સ્ફૂરતો હશે, તે સ્નેહના લીધે એને આત્મત્વ લાગશે. એ છોકરો તમને ગાળો આપવા માંડે, એ છોકરો તમારી સાથે અસૂયા કરવા માંડે, તો તમને એ છોકરો આત્મા જેવો નહીં લાગે. લાગશે કે પહેલા તો મેં બહુ પાલી પોસીને સ્નેહથી એને ઉછેર્યો, પણ હવે જરા કુસંગ એને લાગી ગયો છે, એટલે મારી સાથે ઈર્ષ્યા કરે છે. લ્યો, ત્યારે આત્મા ખતમ. કાલ સુધી આત્મા હતો, આજે આત્મા ન રહ્યો. એ જો કે ના ભાગલા પાડો મારા બિઝનેસમાં, મારે પાર્ટીશન કરવું છે, નોખું થવું છે, એટલે આપણને લાગે કે ત્યારે હવે આત્મા નથી રહ્યો, પહેલા તો હતો આત્મા જેવો. આત્માનો જે કન્સેપ્ટ છે એ સ્નેહમૂલક કન્સેપ્ટ છે, અભેદ ભાવમૂલક કન્સેપ્ટ છે. જેટલું અભેદ સ્ફુરે તેટલું આત્મત્વ લાગે, જેટલું ભેદ સ્ફુરે તેટલું આત્મત્વ ન લાગે. એ આત્મત્વ આપણને આપણા ઘરમાં લાગે, દેશમાં લાગે, રાષ્ટ્રમાં લાગે, જાતમાં લાગે, નાતની કોઈ પરિષદ હોય તેમાં લાગે. માણસ જેને ધારી લે તેને આત્મા માને, જેમાં એને સ્નેહ કેળવાય તેને આત્મા માને, ને જ્યાં એનું સ્નેહ ખંડિત થાય ત્યાં એને અનાત્મ ભાવ જાગે. એ સ્થિતિ દેહમાં આપણને આત્મા તો લાગે. કોઈ તમને પૂછે કે ભાઈ તમે ક્યાં છો, તો આપણે શું કહીએ, અહીંયા. અહીંયા એટલે અહીંયા છો. આપણને દેહ જ સ્ફુરે. શા માટે દેહ સ્ફુરે? કેમ કે દેહમાં આપણને કોઈક જાતની મમતા સ્નેહ ભાવ રહેલું છે. કોઈક વખતે આ દેહ કરતા આપણને વધારે કોઈક વસ્તુ પ્રિય લાગતી હોય, જેવા રીતે ક્રાંતિકારીઓ હતા એમને દેશ વધારે પ્રિય લાગતો, તેમને દેશના માટે દેહને છોડવાનું કહીએ તો એમને દેશમાં આત્મભાવ લાગે, પણ દેહમાં આત્મભાવ ન લાગે. તેવી જ રીતે જ્યાં એને આત્મભાવ લાગે ત્યાં લાગે, બીજામાં ના લાગે એ સંભવ છે. તેમ જતા જતા તમે એમ થોડો વિચાર કરો કોઈક વખતે કે જો ખરેખર દેહ જ આત્મા હોત તો દેહને છોડવાના કેટલીક વસ્તુઓ માટે આપણે દેહને છોડવાને શા માટે તૈયાર થઈ જઈએ. એટલે ઉપનિષદે આપણને સમજાવ્યું, નવા આરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. દરેક વસ્તુ તમને પ્રિય એટલા માટે નથી લાગતી કે વસ્તુ પ્રિય છે, તમને એમાં આત્મત્વ સ્ફુરે છે. જેમાં તમને આત્મત્વ સ્ફુરે છે તે તમને પ્રિય લાગે છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. દેહમાં તમને આત્મત્વ સ્ફુરે તો દેહ અતિશય પ્રિય લાગે, દેહમાં આત્મત્વ ન સ્ફુરે તો દેહ તમને ખરાબ લાગે. કેટલાક લોકો સુસાઇડ કરતા હોય છે. શા માટે સુસાઇડ કરે? કેમ કે દેહમાં એમને આત્મત્વ સ્ફુરતું બંધ થયું. એ કહે છે ખતમ કરો આ દેહને જે આટલી તકલીફ મને આપતો હોય. જ્ઞાનીને પૂછીએ આપણે તો જ્ઞાની પોતાની આત્માને પણ ખતમ કરવા તૈયાર થઈ જાય છે. એને એમ લાગે છે કે આ આત્મા હું નોખો પરમાત્માથી રહું છું તેની મને તકલીફ છે. મારે અત્યંત વિભેદજનકમ જ્ઞાનમ નાશમ આત્યંતિકમ ગતે. એ કહે છે કે વિભેદજનક જે જ્ઞાન છે કે હું નોખો અને તે નોખો, એ મારે ન જોઈએ. જ્ઞાની કહે છે મારે અત્યંત અભેદ કેળવવું છે તે તત્વ સાથે. તો એ પોતાની આત્માને પરમાત્મામાં ભેળવી દેવા માંગે છે. જ્ઞાની પોતાની આત્માને પરમાત્મામાં ભેળવવા માંગે છે. આ આપણા માટે ટચ સ્ટોન છે કે આત્મામાં પણ પ્રિયતા યદી હોય તો પરમાત્માને માટે છે. જેમ દેહને આપણે આત્મા માટે છોડી શકીએ છીએ, જેમ આપણે તેથી સિદ્ધ થયું કે દેહ આત્મા દેહમાં આત્મભાવ દર વખતે સ્થાયી નથી, અસ્થાયી છે, તેમ આત્માને પણ કોઈ જ્ઞાની જો પરમાત્મા માટે છોડી શકતો હોય તો સિદ્ધ થયું કે પરમાત્મા એ પરમ આત્મા છે. એટલે પરમ આત્મા, આત્માનો અર્થ ફોર ધ ટાઈમિંગ આપણે એમ સમજી લઈએ કે પ્રિય, તેને આપણે આત્મા કહીએ, તો પરમ આત્માનો મતલબ થયો પરમ પ્રિય. પરમ પ્રિય તમને પરમાત્મા છે. પરમાત્માને માટે જ્ઞાની પોતાની આત્માનો પણ હોમ કરવા તૈયાર છે. અહમ, ત્યાં તેથી જ ઉપનિષદમાં બહુ સુંદર કહ્યું છે, અહમેવા અહમ મામ જુહો મે સ્વાહા. હું કોનો હોમ કરી રહ્યો છું? હું મારી જાતનો પરમાત્મામાં હોમ કરી રહ્યો છું. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે બ્રહ્માત્મા બ્રહ્માહુતમ બ્રહ્મૈવતેન ગંતવ્યમ, એ ન્યાયથી નહીં પણ હું આત્માનું ઉદ્ધરે આત્માનાત્માનમ નાત્માનમ અવસાદે આત્મૈવ જાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના, આ મારી આત્મા જ મને મારી રિપુ જેવી લાગે છે. કેમ કે આ આત્માના લીધે કશું ભેદ મને સ્ફુરે છે, એટલે કે છે કે આ આત્માને હું પરમાત્મામાં હોમી દઉં. ગાલિબ બહુ સુંદર કે છે, નમે કુછ થા તો ખુદા થા, નમે કુછ હોતા તો ખુદા હોતા, ડૂબોયા મુજકો હોને ને નમે હોતા તો ક્યા હોતા. એટલે જ્ઞાનીને એવું જ પૂરે છે કે નમે હોતા તો ક્યા હોતા, એમાં બે સ્વર રહેલા છે, નમે હોતા તો ક્યા હોતા એમ એક એક્સક્લેમેશન પણ છે અને એક એમાં ધિક્કારની ભાવના પણ છે કે નમે હોતા તો ક્યા હોતા એમ, ન થયો હોત તો શું થયો હોત, કઈ નુકસાન નહીં, હું પરમાત્મા રહ્યો હોત. એટલે એ નિષ્કર્ષ ઉપર આવીને જ્ઞાની પોતાની આત્માનું પરમાત્મામાં હોમ કરે છે. અહમ એવાહમ મામ જુહોમિ સ્વાહા, આર્દ્રં જ્વલતિ જ્યોતિરસ્મિ જ્યોતિરસ્મિ બ્રહ્માહમસ્મિ અહમસ્મિ બ્રહ્માહમસ્મિ અહમ એવાહમ મામ જુહોમિ સ્વાહા કરીને પોતાની આત્માનું એ પરમાત્મામાં હોમ કરે છે. ભગવાન તરત પકડી પાડે છે, ત્યાંથી ભાગવતકાર પકડી પાડે છે કે અહમ આત્માત્મનામ થાત તંત્રેયતામપી અતો મય રસિં કુર્યાત દેહાદિર્યસ્ય તે પ્રિય. તું ભૂલી ગયો, તને એમ લાગતું હતું કે તારી આત્માના લીધે દરેક વસ્તુમાં પ્રિયતાનો ભાવ છે, પણ પહેચાન ઓળખ કે જો તને પ્રિય છે તો તારી આત્મા કરતા પણ પરમાત્મા તને પરમ પ્રિય છે. એટલે પરમ પ્રિય પરમાત્મા છે, ત્યાં જઈને પરમતા પણ રહેલી છે પ્રિયતા પણ રહેલી છે, એ ભેદ અને અભેદનો એક જાતનો સંગમ થઈ ગયો પરમાત્માના કન્સેપ્ટમાં. ગંગા જમનાનો જેમ સંગમ થાય છે પ્રયાગમાં, તેવી રીતે સીતા સીતે સરિતે યત્ર સંગત તત્રા પ્લુતાસો દેહમ ઉત્પતંતી યે વૈ ધીર યે ધીરા, ત્યાં કહે છે કે પોતાનો દેહને ત્યાગ કરે એ પરમત્વને પ્રાપ્ત થાય છે. તે ન્યાયથી પરમાત્માના માં પેલો પુરુષોત્તમ અને અક્ષર બ્રહ્મ જઈને સંગત થઈ જાય છે. પરમાત્માનું કન્સેપ્ટ એવું એક પ્રયાગરાજ જેવું કન્સેપ્ટ છે સંગમનો, કે જ્યાં ગંગા યમુનાનો સંગમ થઈ રહ્યો છે. અને તે કન્સેપ્ટને આપણે સમજીએ તો બધા માર્ગો આગળ ખુલી રહ્યા છે, જ્ઞાન યોગના ભક્તિ યોગના કર્મ યોગના. અને આ કન્સેપ્ટને ન સમજીએ તો આપણે ખાલી જ્ઞાની થશું, કદાચ કર્મી થશું, કદાચ ભક્ત થશું, પણ યોગીનામ અપી સર્વેશામ મદ ગતે નાંતરાત્મના શુદ્ધાવાન ભજતે યો માં સમે યુક્તતમો મત, એ યુક્તતમ તે મને લાગે છે એ આપણને સર્ટિફિકેટ ભગવાન આપવા નહીં માંગે. એટલે આપણી આખી જિજ્ઞાસા આ નવમ અધ્યાયમાં જે શ્લોક 4 થી લઈને અને 10 શ્લોક સુધીમાં જેનું નિરૂપણ થયું છે તે પરમાત્માનું નિરૂપણ થયું છે, અક્ષર બ્રહ્મનું નહીં કૃષ્ણનું નહીં. હું કહી રહ્યો છું અક્ષર બ્રહ્મનું નહીં કૃષ્ણનું નહીં, તેનો મતલબ પાછો અતિ ભેદ રીતે એવી રીતે નહીં લઈ લેતા તમે, એટલું બધું મેં સમજાવ્યું. એનું મુખ્ય કારણ એ છે કે અક્ષર બ્રહ્મ નહીં એમ પણ હું કહી રહ્યો છું, કૃષ્ણ નહીં એમ પણ હું કહી રહ્યો છું, એટલે એવું નહીં સમજી લેતા કે અક્ષર બ્રહ્મ કોઈ એક નોખી ભલા છે, કૃષ્ણ એક નોખી ભલા છે, અને હું કઈક પરમાત્માની વાત કરી રહ્યો છું કે જે નથી અક્ષર બ્રહ્મ કે જે નથી કૃષ્ણ, એમ મારો કહેવાનો મુદ્દો નથી. કાલે મેં તમને સમજાવ્યું હતું આ વાત સ્પષ્ટતાથી કે એક પિરામિડના કન્સેપ્ટને સમજો કે જેના 3 ફેસેટ છે અને 3 ફેસેટ એક ઠેકાણે જઈને એક થઈ જાય છે, એમ એ પરમતત્વમાં પરમાત્માનો કન્સેપ્ટ પરબ્રહ્મનો કન્સેપ્ટ અને પુરુષોત્તમનો કન્સેપ્ટ અક્ષર બ્રહ્મનો કન્સેપ્ટ અને પુરુષોત્તમનો કન્સેપ્ટ ત્યાં એક થઈ જાય છે. એ 3 કન્સેપ્ટ એક એમાં વણાયેલા છે ગૂંથાયેલા છે, એક એવો ગુલદસ્તો છે કે જેમાં 3 પુષ્પો લાગેલા છે, એક એવું સુંદર બોન્સાઈનું એક ડેકોરેશન ભલે એક આ ઓબ્જેક્ટ છે કે જેમાં 3 એસ્પેક્ટ આપણને દેખાય છે. એ સમજમાં આવશે તો ગીતા આગળ ચાલશે, નહીં તો ગીતા વિગીતા થઈ જશે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર વિસ્તરે, એટલે શાસ્ત્ર વિસ્તાર ન કરવો હોય, ગીતાને જો સુગીતા કરવી હોય તો પહેલી શરત છે પરમાત્માને સમજવો. દિવ્યં દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમેશ્વરમ, એ દિવ્ય દૃષ્ટિથી આ પરમાત્મા દેખી દેખાય છે, અથવા ભક્ત્યાત્વનન્ય શક્યમ અહમેવ વિદોર્જુન જ્ઞાતુ દૃષ્ટુંચ તત્વેન પ્રવિષ્ટુંચ પરંતપ. તેથી ભગવાન કહે છે મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મસ્થાની સર્વભૂતાની ન ચાહંતે સ્વસ્થિત ન ચ મસ્થાની ભૂતાની પશ્યમે યોગમેશ્વરમ. કાલે મેં આપને સમજાવ્યું હતું કે અમૂર્તિના નથી કહ્યું, અવ્યક્ત મૂર્તિના કહ્યો, તેનો કારણ જ એ હતો. એક વેદાંતમાં વિવિધ વિચાર